શ્રી રામજીની માયાથી પ્રેરિત થઈને સૌના હૃદયોમાં સર્વે યુગના ધર્મ નિત્ય થતા રહે છે. શુદ્ધ સત્વગુણ, સમતા, વિજ્ઞાન અને મનનું પ્રસન્ન થવું એને સત્યયુગનો પ્રભાવ જાણો. સત્વગુણ અધિક હોય, કંઈક રજોગુણ હોય, કર્મોમાં પ્રીતિ હોય, સર્વે પ્રકારે સુખ હોય, આ ત્રેતાના ધર્મ છે. રજોગુણ બહુ હોય, સત્વગુણ બહુ જ થોડા હોય, કંઈક તમોગુણ હોય, મનમાં હર્ષ અને ભય હોય, આ દ્વાપરનો ધર્મ છે. તમોગુણ બહુ હોય, રજોગુણ ઓછા હોય, ચારે કોર વેર વિરોધ હોય, આ કળિયુગનો પ્રભાવ છે. પંડિત લોકો યુગોના ધર્મોને મનમાં જાણીને અધર્મ ત્યજીને ધર્મમાં પ્રીતિ કરે છે. જેમને શ્રી રઘુનાથજીના ચરણોમાં અત્યંત પ્રેમ છે તેમને કાળ ધર્મ નથી વ્યાપતા. હે પક્ષીરાજ, નટનું કરેલું કપટ ચરિત્ર જોનારાઓ માટે ઘણું વિકટ હોય છે, પણ નટના સેવકને તેની માયા વ્યાપતી નથી. શ્રીહરિની માયા દ્વારા રચાયેલા દોષ અને ગુણ શ્રીહરિના ભજન વિના જતા નથી. મનમાં આવું વિચારીને સર્વે કામનાઓને છોડીને શ્રી રામજીનું ભજન કરવું જોઈએ. હે પક્ષીરાજ, એ કલિકાળમાં હું ઘણા વર્ષો સુધી અયોધ્યામાં રહ્યો. એકવાર ત્યાં દુકાળ પડ્યો ત્યારે હું વિપત્તિને લીધે અન્ય સ્થાને ચાલ્યો ગયો. હે સર્પોના શત્રુ ગરુડજી, સાંભળો, હું દીન, મલિન, દરિદ્ર અને દુઃખી થઈને ઉજ્જૈન ગયો. કેટલો કાળ વીત્યા પછી થોડીક સંપત્તિ પામીને પાછો હું ત્યાં ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યો. એક બ્રાહ્મણ વેદ વિધિથી સદાય શિવજીની પૂજા કરતા. તેમને બીજું કોઈ કામ ન હતું. તેઓ પરમ સાધુ અને પરમાર્થના જ્ઞાતા હતા. તેઓ શંભુના ઉપાસક હતા, પણ શ્રીહરિની નિંદા કરનારા ન હતા. હું કપટપૂર્વક એમની સેવા કરતો. બ્રાહ્મણ ઘણા જ દયાળુ અને નીતિના ધામ હતા. હે સ્વામી, બહારથી નમ્ર જોઈને બ્રાહ્મણ મને પુત્રની જેવો ગણીને ભણાવતા હતા. તે બ્રાહ્મણ શ્રેષ્ઠે મને શિવજીનો મંત્ર આપ્યો અને અનેકો પ્રકારના શુભ ઉપદેશ કર્યા. હું શિવજીના મંદિરમાં જઈને મંત્ર જપતો હતો. મારા હૃદયમાં દંભ અને અહંકાર વધી ગયો. હું દુષ્ટ, નીચ જાતિ અને પાપમયી મલિન બુદ્ધિવાળો મોહવશ શ્રીહરિના ભક્તો અને દ્વિજોને જોતા જ બળી ઉઠતો અને વિષ્ણુ ભગવાનનો દ્રોહ કરતો હતો. ગુરુજી મારા આચરણને જોઈને દુભાતા હતા. તેઓ મને નિત્ય સારી રીતે સમજાવતા, પણ હું કંઈ પણ ન સમજતો. ઉલટો મને અત્યંત ક્રોધ ઉત્પન્ન થતો. દંભીને કદી નીતિ ઠીક લાગે છે? એકવાર ગુરુજીએ મને બોલાવ્યો અને અનેક પ્રકારે પરમાર્થ નીતિનું શિક્ષણ આપ્યું કે હે પુત્ર, શિવજીની સેવાનું ફળ આ જ છે કે શ્રી રામજીના ચરણોમાં પ્રગાઢ ભક્તિ થાય. હે તાત, શિવજી અને બ્રહ્માજી પણ શ્રી રામજીને ભજે છે, તો નીચ મનુષ્યની તો વાત જ શું છે? બ્રહ્માજી અને શિવજી જેમના ચરણોના પ્રેમી છે, અરે અભાગ્યા, તેમનો દ્રોહ કરીને તું સુખ ઈચ્છે છે? ગુરુજીએ શિવજીને હરિના સેવક કહ્યા. આ સાંભળીને હે પક્ષીરાજ, મારું હૃદય તપી ઉઠ્યું. નીચ જાતિનો હું વિદ્યા પામીને એવો થઈ ગયો જેમ દૂધ પીવડાવવાથી સર્પ અધિક ઝેરી થઈ જાય છે. અભિમાની, કુટિલ, દુર્ભાગી અને કુજાતિ હું દિવસ રાત ગુરુજીનો દ્રોહ કરતો. ગુરુજી અત્યંત દયાળુ હોવાને લીધે તેમને થોડો પણ ક્રોધ આવતો ન હતો. મારા દ્રોહ કરવા છતાંય તેઓ વારંવાર મને ઉત્તમ જ્ઞાનનું જ શિક્ષણ આપતા હતા. નીચ મનુષ્ય જેનાથી મોટાઈ પામે છે તે એને જ સૌથી પહેલા મારીને તેનો નાશ કરે છે. હે ભાઈ, સાંભળો, આગથી ઉત્પન્ન થયેલો ધુમાડો મેઘની પદવી પામીને એ જગ્નિને હોલવી નાખે છે. ધૂળ રસ્તામાં નકામી પડી રહે છે અને સદાય સૌની લાતોનો માર સહે છે, પણ જ્યારે પવન તેને ઉડાડે છે ત્યારે તે સૌથી પહેલા પવનને જ ભરી દે છે અને પછી રાજાઓના નેત્રો અને મુગટો પર પડે છે. હે પક્ષીરાજ ગરુડજી, સાંભળો, આવી વાત સમજીને બુદ્ધિમાન લોકો અધમનો સંગ નથી કરતા. કવિ અને પંડિત આવી નીતિ કહે છે કે દુષ્ટ સાથે ન તો કલહ ઠીક છે અને ન તો પ્રેમ કરવો ઠીક છે. હે ગોસાઈ, એનાથી તો સદાય ઉદાસીન જ રહેવું જોઈએ. દુષ્ટને કૂતરાની જેમ દૂરથી જ ત્યાગી દેવો જોઈએ. હું દુષ્ટ હતો, હૃદયમાં કપટ અને કુટિલતા ભરેલી હતી, માટે જ ગુરુજી હિતની વાત કહેતા હતા, પણ તે મને ગમતી ન હતી. એક દિવસ હું શિવજીના મંદિરમાં શિવનામ જપી રહ્યો હતો. તે સમયે ગુરુજી ત્યાં આવ્યા, પરંતુ અભિમાનને લીધે મેં ઉઠીને તેમને પ્રણામ ન કર્યા. ગુરુજી દયાળુ હતા, મારો દોષ જોઈને પણ એમણે કંઈ કહ્યું નહીં. તેમના હૃદયમાં લેશ માત્ર ક્રોધ ન થયો, પણ ગુરુનું અપમાન બહુ મોટું પાપ છે, માટે મહાદેવજી તેને સહી ન શક્યા. મંદિરમાં આકાશવાણી થઈ કે અરે હદભાગી, મૂર્ખ, અભિમાની, જો કે તારા ગુરુને ક્રોધ નથી, તે અત્યંત કૃપાળુ ચિત્તના છે અને તેમને પૂર્ણ તથા યથાર્થ જ્ઞાન છે. તો પણ હે મૂર્ખ, હું તને શાપ આપીશ, કારણ કે નીતિનો વિરોધ મને ઠીક નથી લાગતો. અરે દુષ્ટ, જો હું તને દંડ ન આપું તો મારો વેદ માર્ગ પણ ભ્રષ્ટ થઈ જાય. જે મૂર્ખ ગુરુની ઈર્ષા કરે છે તે કરોડો યુગો સુધી રૌરવ નર્કમાં પડ્યા રહે છે, પછી ત્યાંથી નીકળીને તે તિર્યંચ યોનિઓમાં શરીર ધારણ કરે છે અને 10,000 જન્મો સુધી દુઃખ પામતા રહે છે. અરે પાપી, તું ગુરુની સામે અજગરની જેમ બેસી રહ્યો. અરે દુષ્ટ, તારી બુદ્ધિ પાપથી ઢંકાઈ ગઈ છે, માટે તું સર્પ થઈ જા. અરે અધમથી અધમ, આ અધોગતિને પામીને કોઈ મોટા ભારે ઝાડના પોલાણમાં જઈને રહે. શિવજીનો ભયાનક શાપ સાંભળીને ગુરુજીએ હાહાકાર કર્યો. મને ધ્રુજતો જોઈને એમના હૃદયમાં ઘણો સંતાપ ઉત્પન્ન થયો. પ્રેમ સહિત દંડવત કરીને તે બ્રાહ્મણ શ્રી શિવજીની સામે હાથ જોડીને મારી ભયંકર ગતિનો વિચાર કરીને ગદગદ વાણીથી વિનંતી કરવા લાગ્યા. હે મોક્ષ સ્વરૂપ, વિભુ, વ્યાપક, બ્રહ્મ અને વેદ સ્વરૂપ, ઈશાન દિશાના ઈશ્વર તથા સર્વેના સ્વામી શ્રી શિવજી, હું આપને નમસ્કાર કરું છું. નિજ સ્વરૂપમાં સ્થિત, ગુણોથી રહિત, ભેદ રહિત, ઈચ્છા રહિત, ચેતન આકાશરૂપ અને આકાશને જ વસ્ત્ર રૂપે ધારણ કરનારા દિગંબર આપને હું ભજું છું. નિરાકાર, ઓમકારના મૂળ, તુરીય, વાણી, જ્ઞાન અને ઇન્દ્રિયોથી પર, કૈલાસપતિ, વિકરાળ, મહાકાળનાય કાળ, કૃપાળુ, ગુણોના ધામ, સંસારથી પર, આ પરમેશ્વરને હું નમસ્કાર કરું છું. જે હિમાલય સમાન ગૌરવર્ણ તથા ગંભીર છે, જેમના શરીરમાં કરોડો કામદેવોની જ્યોતિ અને શોભા છે, જેમના મસ્તક પર સુંદર નદી ગંગાજી વિરાજમાન છે, જેમના લલાટ પર દ્વિતીયાનો ચંદ્રમા અને ગળામાં સર્પ સુશોભિત છે, જેમના કાનોમાં કુંડળ ઝૂલી રહ્યા છે, સુંદર ભ્રુકુટી અને વિશાળ નેત્રો છે, જે પ્રસન્નમુખ, નીલકંઠ અને દયાળુ છે, સિંહચર્મનું વસ્ત્ર ધારણ કરેલા અને મુંડમાળા પહેરેલી છે, તે સર્વેના પ્રિય અને સૌના નાથ શ્રી શંકરજીને હું ભજું છું. પ્રચંડ, શ્રેષ્ઠ, તેજસ્વી, પરમેશ્વર, અખંડ, અજન્મા, કરોડો સૂર્યો સમાન પ્રકાશવાળા, ત્રણેય પ્રકારના શૂળોને નિર્મૂળ કરનારા, હાથમાં ત્રિશૂળ ધારણ કરેલા, ભાવ દ્વારા પ્રાપ્ત થનારા ભવાનીના પતિ શ્રી શંકરજીને હું ભજું છું. કળાઓથી પર, કલ્યાણ સ્વરૂપ, કલ્પનો અંત કરનારા, સજ્જનોને સદા આનંદ આપનારા, ત્રિપુરના શત્રુ સચ્ચિદાનંદ ઘન, મોહને હરનારા, મનને મથી નાખનારા કામદેવના શત્રુ, હે પ્રભો, પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. હે ઉમાનાથ, જ્યાં સુધી આપના ચરણ કમળોને મનુષ્ય નથી ભજતા, ત્યાં સુધી તેમને ન તો આ લોકમાં અને ન તો પરલોકમાં સુખ શાંતિ મળે છે અને ન તો તેમના તાપોનો નાશ થાય છે. માટે હે સમસ્ત જીવોની અંદર નિવાસ કરનારા પ્રભો, પ્રસન્ન થાઓ।